मा कुरु धन जन यौवन गर्व हराति निमेषात् कालसर्वम् मायामयमिदम् अखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश्य विदित्वा भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते मा कुरु धन जन यौवन गर्व हराते निमेषात् काल सर्वम् मायामयमदम् अखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश्य विदित्वा त्रिजो श्लोक अहंकार ऊपर शंकराचार्य जी महाराज बात करे छे अहंकार बहु विचित्र छे ये आपने पहला प्रवचन में जोयुं छे तमे एक दृष्टिए जो गुण गणी शकाय दोष गणी नथी शकाता मतलब के अनकाउंटेबल छे ગુણનો પાર આવે પણ અવગુણનો પાર ના આવે માણસમાં ભગવાનમાં ગુણનો પાર ના આવે અને દોષ માત્ર નહીં આપણા ગુણ ગણવા બેસીએ ચાલો ઈમાનદારીપૂર્વક નોટ પેન લઈને આપણા ગુણ ગણવા બેસીએ કેટલા આવે આવે ને કેટલા આટલા મારામાં ગુણ છે એમ લખો કદાચ એક પણ ન લખી શકાય કારણ કે જેમ ઘઉંમાં કાંકરા ભળેલા હોય એમ કદાચ એકાદો ગુણ માનીને આપણે લેવા જઈએ લખવા જઈએ તો એમાં પાછા કાંકરા ભળેલા દેખાય અને અવગુણ લખવા બેસીએ તો વંચાવી ન શકાય કોઈને પણ સમજવાની વાત બહુ મધુર એ છે કે જીવન માટે સાંભળવા માટે આ વાત નથી આ તો પોતાના માટેની વાત છે દોષ ઘણા છે પણ એ દોષમાં સમજવાનું એ છે કામ ક્રોધ લોભ રાગ દ્વેષ છળ પ્રપંચ આળસ પ્રમાદ આવા બધા જે દોષ છે દોષ જ છે ને અને મોટા મોટા છે પણ બહુ વિવેક બુદ્ધિથી વિચારજો થોડીક તમારે બુદ્ધિ ચલાવવી પડશે આ બધા દોષ એવા છે કે આપણને સેજે સેજે આપણામાં હોય તો ઓળખાઈ જાય છે કામુકતા અતિશય કામુકતા હોય વ્યભિચારી કોઈ માણસ હોય તો એને પોતાને તરત ઓળખાઈ જાય કે હું કામુક વ્યક્તિ છું ઓળખાઈ જાય એમાં કોઈ સાંભળવાની કે સત્સંગમાં જવાની જરૂર નથી પડતી ખબર જ પડી જાય બધા સાવ સત્સંગથી બહાર હોય વિમુખ હોય અસુર હોય એને ખબર પડી જાય કે હું સ્ત્રી લંપટ છું તો ક્રોધ નહીં પણ ખબર પડી જાય એના માટે સત્સંગમાં જવાની જરૂર નહીં પાપી માણસને પણ ખબર પડી જાય અસુરને પણ ખબર પડી જાય કે હું ક્રોધી છું પડે કે નહીં ઓળખાઈ જાય કે મારામાં ક્રોધ છે લોભ પણ ઓળખાઈ જાય કંઈ વાપરી ન શકે ખર્ચે નહીં સંગ્રહ કર્યા રાખે તો ખબર પડી જાય કે હું લોભગ્રસ્ત છું આળસની ખબર પડી જાય કંઈ કામ કરે જ નહીં પ્રમાદની ખબર પડી જાય રાગની ખબર પડી જાય કોઈનામાં આકર્ષણ હોય પદાર્થમાં કે વ્યક્તિમાં, તો માણસને ખબર પડી જાય કે મને બહુ વાલું છે. એના માટે કોઈ ભાગવતની કથા સાંભળવા જવાની જરૂર નહીં. દ્વેષ કોઈની સાથે હોય ખબર પડી જાય. પણ ચાર દોષ એવા છે કે સહેજે સહેજે ઓળખાય નહીં. સત્સંગમાં બેસો તોય ના ઓળખાય. આગલા દોષ કહ્યા એ સહેજે સહેજે ઓળખાય. ચાર દોષ સત્સંગમાં બેસો ગળા ડૂબ તોય ઓળખાય નહીં. એ ચાર દોષ છે: એક નિંદા, બીજી ઈર્ષા, ત્રીજો દંભ અને ચોથો દ્રોહ. આ ચાર દોષ આપણામાં હોય અને આપણે નિષદિન સંસમાગમ કરીએ તોય ઓળખાય નહીં કે હું નિંદા કોઈની કરું છું, હું કોઈની ઈર્ષા કરું છું, કે હું દંભ કરું છું. ભજનમાં, સેવામાં, દાનમાં કંઈ પણ હું દંભ કરું છું મારા જીવનમાં, સાધુ આગળ, ભક્તો આગળ, સત્સંગમાં, પૂજામાં, સેવામાં ઓળખાય નહીં. અને દ્રોહ કરતા હોય, કોઈને આપણે પજવતા હોય, કોઈના પ્રત્યે કંઈ આપણે અપરાધ ભાવ કરતા હોઈએ, પછી ભક્તો સાથે કે સંતો સાથે, તો ખબર પડે નહીં. તમે નિષદિન સંત સમાગમ કરો તોય ચાર દોષ ઓળખાય નહીં. લો બોલો કેવું છે? જો ઓળખાઈ જતા હોય તો સત્સંગમાં આ ચાર દોષ શા માટે બધામાં બેઠા હોય? બહુ ઓછા લોકો તમને મળશે જે નિંદા કરતા ન હોય. બહુ ઓછા લોકો તમને મળશે, ઓછા નહીં મળે નહીં લગભગ જલ્દી, કે જે કોઈની ઈર્ષા ન કરતા હોય. સાધુ સાધુઓની ઈર્ષા કરતા હોય, હરિભક્તો હરિભક્તોની ઈર્ષા કરતા હોય, ક્યાં ક્યાં મારી આગળ વળી વધારે નીકળી ગયો આગળ, અને છતાંય ખબર ના પડે કે હું એ કરું છું એમ. દંભ કરતા હોય ખબર ના પડે, દંભથી વર્તમાન પાડે, દંભથી ભજન કરે, દંભથી ભજન કરાવે, દંભથી ઘણું બધું થાય. દંભ એટલે દેખાવ, થોડું સારું વાત એમ લાગે કે હરિભક્તો હોય ત્યારે થોડું સારું તો રહેવું પડે ને, નહીતર એમનો પગ પાછો પડી જાય સત્સંગમાં. પણ થયો તો દંભ ને, તમે નેચરલ તો નથી, સહજ તો નથી જ ને. તમે આવ્યા એટલે તમે માળા લીધી, સરખા બેઠા, કે થોડું જે તે તમે દેખાડ્યું કે સાધુ આવી રીતે રહેવો જોઈએ, ભલે, પણ તમે એમ 24 કલાક તો રહેતા નહોતા જ ને. ભલે એને સંતનો અવગુણ ન આવે, સત્સંગનો અવગુણ ન આવે, સારા માટે કર્યું. તમે ભલે ને અખંડ મૂર્તિમાં રમતા હો ચાલો, પણ એ થોડો દંભ તો થયો, પણ છતાં ઓળખાય નહીં કે હું આ દંભ કરી રહ્યો છું. અને દ્રોહ કરતા હોય, અરસપરસ તમે આ બધા જે આપણા સત્સંગમાં વિવાદો આ તે બધું થતું હોય મોટા લેવલ ઉપર, એમાં એકબીજા કોઈ સંપ્રદાયનો દ્રોહ કરે છે, કે સત્સંગનો દ્રોહ કરે છે, કે ભક્તોનો દ્રોહ કરે છે, કે એકબીજા સંતોનો દ્રોહ કરે છે, એ પકડાય નહીતર આટલું બધું એકબીજા ઉછળી ઉછળી પડે શું કામ? આ ચાર દો સત્સંગમાં અખંડ બેસો તોય ઓળખાય નહીં. પણ ક્યારે ઓળખાય? કે પોતે અંતર્મુખ થઈને વિચારે પૂરી સાત્વિકતાથી કે મારામાં નથી ને, તો સાંભળ્યા પછી મનન, મનનનો અર્થ પોતાની સાથે એનો વિચાર કરે તો સૂજે. વાત આવે, ક્રિયા કરે, વિચાર કરે, હું એ નથી કરતો ને. આ નિંદા સાથો સાથ, જેમ પેલો સરાણીઓ સરાણ ઉપર છરી ચપ્પુને સજાવે અને વારે વારે જોતા જાય, વધારે ઘસાઈ નથી જતું ને, એક બાજુ ધાર ઉતરી નથી જતી ને, બીજું બાજુ ટેપર નથી થઈ જતું ને, સતત આમ જોઈએ જ રાખે તો જ સરખું આમ એકદમ કાતર કે એવું સજાવી શકે. દરજીની કાતર તો કેટલી બારીક સજાવી પડે, બ્લેડ જેવી કરવી પડે આમ, પણ બધું જોતા હોય ને, આમ ઉતારી નાખે તો કાંઈ ન મેળ પડે. કેવું જોવે, એટલું સૂક્ષ્મ પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરે તો આ દોષ પકડાય. ત્યારે પોતાના રડારમાં આવે કે ના, એટલે હું જ નિંદા કરું છું, હું જ ઈર્ષા કરું છું, હું જ દંભ કરું છું, હું જ દ્રોહ કરું છું. પોતે જ સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય એટલે શું? પોતાનું અધ્યયન. ત્યારે આ દોષ ઓળખાય. સમજવા જેવું છે ને? એટલે સાંભળી લેવું વિનપ નથી, બહુ વિચારવું કરે, સતત બહુ વિચારે, ત્યારે એમાં ખ્યાલ આવે કે ના, તો બધું મારે ઘેરે જ પડ્યું છે. એટલે કબીર સાહેબે કીધું છે ને, બુરા દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોઈ, ઘટ ભીતર દેખિયા તો મુજસે બુરા ન કોઈ, મુજસે બુરા ન કોઈ. પણ છતાંય આ ચાર દોષ છે, ચાલો ખૂબ પોતે મુમુક્ષુ થઈને વિચારે તો ઓળખાય તો જાય. પણ એક દોષ એવો છે, માથા પછાડી મરી જાઓ, સહજ રીતે ન ઓળખાય, કથામાં ડૂબી જાઓ ચોટલી સુધી તોય ન ઓળખાય, અંતર્મુખ થઈને ગમે તેટલા સાત્વિકતાથી વિચાર કરો, પણ એક દોષ એવો છે કે અવળા થઈ જાઓ તોય ના ઓળખાય કે મારામ છે. અને એ દોષ છે અહંકાર, ગમે તેમ કરો ઓળખાય જ નહીં. આંખ્યો મીચેને આંખો થી વિચાર જ કરો, અંદર ઉતરીને ફાંફા જ મારો, એનો જડે જ નહીં તમને, તમને એમ જ લાગે છે જ નહીં મારામ ક્યાં અહંકાર છે, ક્યાં કર્યો, કેદી કર્યો, કોની આરે કર્યો, લાગે જ નહીં તમને, જડે જ નહીં. હજી સુધી કોઈને દુનિયા ત્યારથી થઈ ત્યારથી નથી જડ્યો, હવે આપણને જડે, તાજુબીની વાત છે, આ જડે જ નહીં ગમે એટલી. નહીતર આપણે એમ કહેવાય ને, દોષ ઓળખાય તો સત્સંગ કરો, પછી શ્રવણ કરીને મનન કરો તો દોષ તો ઓળખાઈ જાય. એ બધા ઓળખાય દોષ, અહંકાર ઓળખાય જ નહીં. સત્સંગ કરો, ગમે તેટલું મનન ચિંતન કરો, સાધુને ન ઓળખાય તમને ના ઓળખાય, એક જ રીતે ઓળખાય, કોઈક ઓળખાવે તો જ ઓળખાય, બીજો કોઈ રસ્તો નહીં. અને એ કોઈ ક્યારે ઓળખાવે કે જ્યારે આપણે પૂરા સમર્પિત હોઈએ, દાસ થઈને એની પાસે આપણે વર્તીએ, અને એટલા આપણે એના પેલા દાસત્વમાં ભાવથી જીવીએ તો એ ઓળખાવે, નહીતર તો સામો થાય. અને દાસત્વનું સમર્પણ અત્યંત એમ કે કોઈ પડદો નહીં, કોઈ ભેદ નહીં, એક આ માઇક આમ કામ કરે છે, એમાં વાયરનો છેડો એક વાળ જેટલો નોખો પડી જાય તો અવાજ તમારા સુધી આવે, એટલું અંતર ન હોય ત્યારે જ કોઈ કહે તો ઓળખાય. અને એમાંય પાછું છેલ્લે તે એક સ્ટેપ રહે જ છે, ઓળખાવે તો ઓળખાય એટલું નથી, પોતે ઓળખવા માંગતો હોય ત્યાર પછી તો જ ઓળખાય, નહીતર સાવ એકદમ એકાકાર થઈ ગયા હોય ને ઓળખાવે છતાં પોતે ઓળખવા ન માંગતો હોય તો ન ઓળખાય. એમ થાય સ્વામી મોટા છે, આપણને કે આપણે સાંભળી લેવાનું. કેટલી એકદમ વાસ્તવિક વાત છે, લગભગ આમ જ થાય. અભાવ ન આવે, અવગુણ ન આવે એને સલામ, પણ પોતે એ તો ન જ વિચારી શકે કે મારામાં અહંકાર છે. આટલા સ્ટેપ પાર કર્યા પછી આટલું સમર્પણ, આટલા એકાકાર, જરાય ભેદ નહીં કે મારીને ટુકડા કરી નાખે તો અહંકારો ન કરે, એટલું સમર્પણ હોય છતાં પણ પોતે ઓળખવા ન માગે તો અહંકાર ઓળખાય નહીં. આ દોષનું કરવું શું, જાલિમમાં જાલિમ દોષ અહંકાર છે. શિવલાલભાઈ બોટાદના કેવા સુખી, કેવા શ્રીમંત, કેટલા ધનવાન ને કેટલી સેવા, ગુણાતીતાનંદ સ્વામીને સંપૂર્ણ સમર્પિત, તો સ્વામી એને કહી શકે છે, સાધુ ન કહી શકે એટલું શિવલાલભાઈ કહે છે. અને પાછું લાખો રૂપિયાની સેવા કરનારા આગેવાન હરિભક્ત, નહીતર આ મોટી સેવા કરનારાને કઈ ના કહેવાય, હા એની જ વાત આવવાની છે. જો કે આપણે બહુ નહીં લે, પણ એમ વાત એવી જ છે. કહેવાય જ ને શિવલાલભાઈ ને, નહીતર કેમ કહેવાય, કારણ કે બધા લગભગ મોટા ભાઈ ઘણા એવા શિવલાલભાઈ સત્સંગમાં હોય છે. પણ એમણે ગઢપુરમાં જે અત્યારે ગોપીનાથજી મહારાજની પાસે હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે, એ બધું જ ખર્ચ એ શિવલાલભાઈ. અને હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ પાસે પધરાવ્યા, એ શ્રેય જાય શિવલાલભાઈ. ભાવનગરમાં રઘુવીરજી મહારાજની ધામધૂમથી રાજાશાહીથી પધરામણી કરાવી, કારણ કે ભાવનગરના મહારાજા એ શિવલાલભાઈની સાથે ખૂબ સારો ગૌરવ કર્યો. નવલખા શેઠ એટલે શેઠિયાઓને તો મહારાજાઓ ખૂબ રાખે જ. એમણે જેમ કહ્યું એવી સવારી સાથે ભાવનગરમાં રઘુવીરજી મહારાજની ખૂબ શોભા અને એવી રીતે સવારી કાઢી જય જયકાર કરાયો રઘુવીરજી મહારાજનો સ્વામિનારાયણ સંપ્રદાય. રાજ સન્માન આપતું હોય તો સેજે લોક પછી એમ સ્વીકારે ને કે ભાઈ આ બરાબર છે. પણ ત્યાર પછી જયારે જુનાગઢ આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને જેવા દંડવત કર્યા અને ગુણાતીતાનંદ સ્વામીને આંખ ફરી, શિવલાલભાઈ બેઠા ગમણા સ્વામી મને કહે છે શિવલાલ આવ્યો, બહુ સારું થયું, સત્સંગના કામ સારા કર્યા અને કરજો. એની જગ્યાએ તો સ્વામી કે કેવો હતો ને કેવો થઈ ગયો છો, તારા જીવ સામે જોઉં છું તો અર્ધો સત્સંગ રહ્યો છે. તને મનમાં એમ છે કે મેં ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને ભાવનગરમાં રઘુવીરજી મહારાજ પધરાવ્યા, બહુ મોટું કામ કર્યું, તો તારા જીવ સામે જો અર્ધો સત્સંગ રહ્યો છે શિવલાલભાઈને. આપણે તો ખાલી ઉત્સવમાં સામેલ થયા હોય તોય સત્સંગ ગોઈતો નથી જડતો. વિચારો બદલાઈ ગયા છે, અહમના કોટા આવી ગયા છે, ત્યાંય કેટલાય સંતોને મળ્યા છો, એમાંય સન્માન થયા છે, કોઈ શબ્દો નાખ્યા છે, બધા શબ્દો મનમાં ઘૂમે છે. આ તો આરપાર દેખે ને કોના કોના શબ્દો મગજમાં પડી ગયા છે. વિચાર કર ભગવાનમાં, સાધુમાં, દિવ્ય બુદ્ધિમાં, આ બધું શું છે, તને કેટલો ફેર પડી ગયો, તને કેટલું બધું પેલું થઈ ગયું છે કે મેં બહુ મોટા કામ કર્યા છે. ઉલટા સુલટા શબ્દો આવી ગયા છે, એ મગજમાં પકડી લીધા છે. સાંખ્ય તો રહ્યું નથી કે શબ્દ આકાશનો ભાગ છે એમ કરી કાઢી નાખું. હવે 6 મહિના મારી સામે બેસીને વાતો સાંભળ ત્યારે પેલા હતો એવો ચોખ્ખો થઈશ. જો બાપા સેવાનું ફળ. ક્યારે કહેવાનું, કેટલા સમર્પિત, એવા કોણ જડે, બહુ કઠણ છે. કહી લઈએ અને સાંભળી લ્યો એટલી કઈ વાત પતી જતી નથી. આપણે પેલા કીધું સાંભળી લઈએ, ભાવ સારો હોય તો સાંભળી લે કે ના ભાઈ સ્વામી નહીં કે તો બીજું કોણ કહેશે, બસ ત્યાંથી પૂરું થઈ જાય. ઘણા ને આપણે કોઈ વડિયા દેખે પછી આપણે એને પૂછે ભાઈ તમને ખોટું નથી લાગે, ખોટું લાગવાનું સ્વામી એમાં શું હોય, અમને ઘરે ગમકાવે જ છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલય જોવા માટે બધા ગયેલા, ત્યાં ટોળા વળીને બધું જોતા, એમાં સિંહે ભયંકર ત્રાળ નાખી, એટલી બધી નજીક આવીને ત્રાળ નાખી પેલો કઈ વિફરી ગયો. તે લગભગ 25-30 જણા હતા બૈરા છોકરા, બધા એવા પુરુષો બેભાન થઈને પડી ગયા, એમાં એક જણો ઉભો રહી. એટલે ઓલો જે કર્મચારી હતો એમણે કીધું કે સાહેબ આ બધા ગોથા ખાઈ ગયા, તમને કઈ થયું જ નહીં? તો કે આવી ત્રાળું તો ઘરમાં રોજ સાંભળું છું. એટલે મને કઈ અસર ના કરે. એટલે બૈરા છોકરાઓના મેણા ટોણા ખાઈએ જ છે સ્વામી, તો તમે કહો તો બહુ સારું કહેવાય, પણ સુધારો ન થાય. બહુ કઠણ છે આ, બહુ એટલે કઠણ છે. કહી લેવું એટલે સાંભળી લેવું, સભાની વચ્ચે પણ આપણે કહી લેવું કે સાંભળી લેવું, એટલાથી પૂરું થઈ જતું નથી, પછીથી બહુ મોટું કામ શરૂ થાય છે. અને શિવલાલભાઈ એટલું સાંભળીને દોષને તરત આત્મસાત વિચારીને કાઢવાનો કરતા છે ને પ્રયાસ. હવે જરા સારું નહીં હોય, મોઢામાં પાણી આવતું છે તો સોપારીનો કટકો, આમ તો ખાય નહીં કાંઈ, એક સોપારીનો કટકો નાખ્યો. સોપારીનો કટકો ત્રેખડીયો જ હોય, ત્રિકોણ જેવો, એ સેજે આમ દાંતમાં આવે ને કટ દઈને પડે, અને વળી પાસે ચડાય આમ કરે એટલે કટ દઈને થાય. આને કોઈ સાધુ હતા, એમણે કીધું કે લા ક્યુ કૂતરું હાડકું કરડે છે, અરે શિવલાલભાઈ ને એમ કેવું, ક્યુ હારે કૂતરું હાડકું કરડે છે, તો આપણે હોય શું કર્યું, ગળી જાય સોપારી કટકો આખો ગળી જ જાય, ખબર જ ના પડે મારા મોઢામાં હાડકું હતું. પણ શિવલાલભાઈ ઉભા થયા કે ના સ્વામી, એ કૂતરો હું છું કે હું અત્યારે સભામાં હાડકું કરડું છું, થૂકી આવ્યા, મોઢું સાફ કર્યું અને સભામાં આવીને બેઠા. આટલું હોય ત્યારે કહી શકાય, ત્યારે એને વિચારે અને એના અહંકારને પોતે ઓળખે અને કાઢે. આવો અહંકાર છે. કારણ કે તમે જો સૃષ્ટિ પ્રકરણ જોશો ને તો પ્રધાન પુરુષ બ્રહ્માંડના અધિષ્ઠાતા, એનાથી આખું આ વિરાટ બ્રહ્માંડ પેદા થયું. એ વિરાટના અને જીવ પ્રાણી માત્રના 24 તત્વો જે છે શરીરના, પિંડના, બ્રહ્માંડના, બેયના, એનું મૂળ કારણ અહંકાર પહેલા પેદા થાય છે, પછી એમાંથી 24 તત્વો થાય છે. હવે આધાર જ આપણા સર્વનો અહંકાર છે, બ્રહ્માંડનો પણ અને સર્જનના બ્રહ્માંડનો, અને આપણો 24 તત્વો આખું નીકળે છે. પેલા અહંકાર થાય, એમાંથી 3 પ્રકારનો અહંકાર થાય છે, એમાંથી પછી ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતાઓ બધું એમાંથી પછી પ્રગટ થાય છે. હવે એ અહંકાર કેટલો પેલો હોય, પાયો છે. અહં બહુ પીડ્યો હોય છે. કોઈ બહુ સરસ વાત કરી છે કે આપણે જ્યારે માણસ માત્ર માતાના ઉદરમાંથી બહાર આવે છે ત્યારે જેવો એ જન્મ થવાનો થાય ને એ જ વખતે માયા આવી અને એ બાળકના કાનમાં એક મંત્ર, દીક્ષા તો પેલા માયા જ આપી દે છે અને મંત્ર આપી દે છે. એ મંત્ર એ છે, તારા જેવો કોઈ બીજો નથી હો. બસ હવે આ જે એને પકડાઈ ગયું, આખી જિંદગી એમ જ રહે છે, મારા જેવો કોઈ છે જ નહીં. આ માયા પેલા દીક્ષા કરીને આપીને મોકલે છે અને સતત એને ગુંજે છે, મારા જેવો કોઈ નથી, મારા જેવો કોઈ નથી. શેઠાણીએ નોકરને કીધું કે જા બજારમાં જા અને તારા શેઠનું સારી રીતે મોઢું દેખાય એવો અરીસો લઈ આવ. એટલે 3 કલાકે પાછો આવ્યો, ખાલી હાથે આવ્યો. શેઠાણીએ કીધું એટલે 3 કલાક રખડ્યો ને તારા શેઠનું મોઢું સારી રીતે દેખાય એવો કોઈ અરીસો ન લાવ્યો. તો કેવી રીતે લાવું? બા કેમ? તો કે બધા અરીસા જોયા, જેમાં જોવો એમાં મારું જ મોઢું દેખાતું હતું. શેઠનું મોઢું કે દેખાતું જ નહોતું. વાત સામાન્ય પણ ઉપદેશ અસામાન્ય છે. આપણને બધે હું જ દેખાય છે, હું જ દેખાય છે, આપણે બીજો દેખાતો જ નથી. પેરિસમાં દર્શનશાસ્ત્ર ફિલોસોફીનો પ્રોફેસર ભણાવતો હતો. ક્યાં ક્યાંથી કેમ જો કેમ પોતાનું હું મોઢું મુખ પોતે જ કેમ દેખાય છે, તમે જોજો બહુ સરસ. આ બધી વાતો સાંભળતા સાંભળતા થોડું મનન દેખા ઓળખાશે તો નહીં જો અહંકાર, પણ થોડું મનન કરવાનું કે આ થોડો વિચારવા જેવો છે. તો એ પ્રોફેસર દર્શનશાસ્ત્રના ભણાવતા હતા પેરિસની કોલેજમાં. એમણે કીધું કે બચ્ચો, સ્ટુડન્ટ્સ, પ્લીઝ લિસન ટુ મી, સાંભળો, વિશ્વનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ માણસ હોય તો તમે જોયો છો કોઈ? ના, એ હું છું. વિશ્વનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ, ઓલ ઓવર વર્લ્ડમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ જો માણસ હોય તો હું છું. એટલે ભાઈ વિદ્યાર્થીઓ પાસે દર્શન શાસ્ત્ર ના સામે ફિલોસોફર, એમ કહ્યું સાહેબ સિદ્ધ કરો, તમે કેવી રીતે કહી શકો હું વિશ્વનો શ્રેષ્ઠ માણસ છું? અને એમાં તો સિદ્ધ કરવાની વાત આવે, સિદ્ધ કરી બતાવું. બેટા જુઓ, આ આખી પૃથ્વી વર્લ્ડ એમાં તમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેશ કયો? તો કે સાહેબ એ તો ફ્રાન્સ જ હોય ને, સૌને પોતાનો દેશ જ વાળો. તમને પૂછે શ્રેષ્ઠ દેશ કયો તો આપણે કહે ભારત, ફ્રાન્સ જ હોય ને. ફ્રાન્સની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સિટી કયું? પેરિસ જ હોય ને, બીજું કયું સિટી? બરાબર, પેરિસની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જગ્યા તમારી દ્રષ્ટિએ કઈ? તો કે વિદ્યાલય, બધા વિદ્યાર્થીઓ. વિદ્યાલય જેટલા છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિદ્યાલય કોણ? તો આપણી જ વિદ્યાલય હોય ને સાહેબ. આપણી વિદ્યાલયમાં કઈ શાખા, કઈ ફેકલ્ટી વધારે વધારે શ્રેષ્ઠ ઉત્તમોત્તમ છે? દર્શનશાસ્ત્ર જ હોય ને સાહેબ. અને દર્શનશાસ્ત્રમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભણાવનારો કોણ પ્રોફેસર સાહેબ? તમે જ છો ને. બસ ઇતિ સિદ્ધમ, હું વિશ્વનો શ્રેષ્ઠ માણસ છું. આમ અહંકાર ઘૂસી જાય છે. દાખલા દલીલો આ તે બધું, પણ એ આવે એ જ કે ત્યાં જો ને મારું જ મોઢું દેખાય છે, બીજું દેખાતું જ ના. હનુમાનજી સંજીવની લેવા ગયા. હવે હનુમાનજી તો આપણને કહેવાય, એમાં આ તો વાત ઉપદેશ માટે છે, બાકી એને કઈ કોઈ દોષ નથી સંભવતા, લીલાઓ છે પણ બતાવે છે. એ સંજીવની લઈને તમે જાઓ ને, કેટલી માથાકૂટે, કેટલી બુદ્ધિથી, કેટલી પેલી એટલું તો જાણતા જશો ને. એ સંજીવની આખો પહાડ ઉંચકીને લાવ્યા, ત્વરાએ ગયા અને ત્વરાથી આવ્યા એટલે ઝડપથી ગયા, કારણ કે જો સૂર્યોદયની પહેલી કિરણ પડી જાય તો સંજીવની ઔષધિ કોઈ કામ કરે નહીં. અને રાવણે વિક્ષેપ નાખવામાં કંઈ બાકી રાખ્યું નહોતું, પણ હનુમાનજી મુંજાએ ત્યારે અંજનીમાં આવ્યા. શું બેઠા અહીં બેઠો? તો કે સંજીવનીમાં તો દીવા જલતા હોય, બધી વનસ્પતિઓ દીવા રાવણે કરી નાખેલા, બોલો એ કંઈ ઓછી માયા? હનુમાનજી મુંજાઈ ગયા, તમે કયો છોડ લઈ જાઓ. અને અંજની માતાજી આવ્યા કે તે મારું દૂધ ધાયો છો કે કોનું? પથ્થર ઉપર ધાર નાખો તો પથ્થર ફાટી જાય છે, અને તું વિચારમાં પડ્યો છો, હમણાં પહેલાના પ્રાણ પીડાય છે, તમે શું કરું શું કરું શું? આખો પર્વત ઉપાડી જા, આને પૂંછડાની લપેટ મારી, હેચ દઈને મચરકી મારી, ગોફનકી કાંકરી જેમ ઉપાડ્યો, અને ઉછાળીને આખો હનુમાનજી લઈને નીકળ્યા. જે અવકાશમાંથી નીકળ્યા ત્યારે હનુમાનજીને થઈ ગયું કે આટલી ઝડપથી આવું, આવી રીતે કામ કરું, ડુંગરા ઉપાડી આવ્યા, સંજીવની ઔષધિ લાવીને રાવણના આ બધે માયામાંથી પાર પડવું, જો હું ન હોત તો કોણ કરત? એ જ વખતે નંદીગ્રામમાં ખાડો કરીને ભરતજી બેઠા હતા. એમણે જાણ્યું, મેસેજ તો મળ્યા હતા કે અત્યારે લંકામાં યુદ્ધ છે, એણે જાણ્યું કે આ કોઈ રાક્ષસ છે અને આખો પહાડ ઉપાડીને જાય છે મારા પ્રભુના સૈન્ય ઉપર, કે ત્યાં નાખશે તો કેટલા લોકોને મારી નાખશે. ફણા વગરનું બાણ સાના નાના ને જવા દીધું. ગરવા કિયો અંજની ને જાયો તો એક ટાંગ તોડી ડાર્યો શિયારામજી સે. ગરવા કિયો સોઈ નાન હાર્યો. વરજે ફણા વગરનું બાણ માર્યું, ડાવા પગમાં આવ્યો ને રામ કહીને પર્વત સાથે હનુમાનજી નીચે આવ્યા. આટલો સંકલ્પ કર્યો, હું ન હતો શું થાત? સારું છે આપણને હેઠા નાખતું નથી, હેઠા જ છે, હેઠા નાખીને હેઠા શું કરવા? મને એક જણો કે, મને કે હવે પેલા જે બધા જે છોકરાઓ આવતા ને આમ બધા જ્યાં જોઈએ ત્યાં જયારે ભૂત બહુ બધાને વળગતા ને, હવે ઓછું થઈ ગયું. ભૂત ને ભૂત શું વળગે? કાંઈક પવિત્રતા રહી હોય. હનુમાનજીને નીચે પછાડ્યા. આ બતાવવા માટે છે, ઉપદેશ માટે, કે એવા હોય તો એક માઇન્યટ એમ કે સંકલ્પ થઈ જાય કે હું ન હોત તો, હું ન હોત તો. બીજાની તો ક્યાં ગણના છે. એક બહુ શિલ્પકાર, એવો શ્રેષ્ઠ કોટીનો, તો એને સ્વપ્નમાં ખબર પડી ગઈ કે આવતીકાલે 12 વાગ્યે એને કાળ લેવા આવવાના છે. તે એણે ફટાફટ માટીના એવા પૂતળા 9 બનાવ્યા, તે દોરાનો ફેર નહીં, એની વચ્ચે પોતે બેસી ગયો કે આમાં કોઈ ઓળખી જ ના શકે, કોને લઈ જાય. વાત સમજાવવા માટે છે, બાકી તો કંઈ આમ આવું થાય ને, માટીને ન ઓળખે ને જીવતા ન ઓળખે તો ઓલા ગોથા ખાઈ જાય ને બધું. પણ વાત મેસેજ બહુ સરસ છે. 9 પુતળા કરીને વચમાં ગમે ત્યાં, એ 9ની અંદર ગમે ત્યાં બેસી ગયો. પણ કોઈ આમ જનતા કોઈ જોવે તો ખબર જ ના પડે આમાં કોણ પેલો છે. બધા સજીવ લાગે, એક સરખા 10. કોણ આમાં પેલો કલાકાર છે અને કોણ પુતળા છે એ જડે નહીં. એ માણસોને જ ગમ પડે જ નહીં. હો, અમેરિકામાં એક વાર જ્યાં ગયા હતા, પછી નીકળ્યા હતા, એક જગ્યાએ ગયા હતા, ત્યાં બેન્ચ હતો બહાર, ને ત્યાં એક માણસ બેઠો હતો. તો મેં કીધું, હાજર આમ આમ સુઈ ગયો હતો. મેં કીધું, ઉઠે તો આપણે એને પૂછીએ કાંઈ. રાહ જોઈ જોઈને 10 મિનિટ નીકળી ગઈ. હરિભગત આવ્યા તો મને કે ત્યાં શું ઊભા છે? મેં કે હાજરા કામ આંખ ઉઘાડે તો આપણે પૂછીએ. મને કે મીણનું પૂતળું છે. આ નહીં ઉઘાડે. એટલું આમ એકદમ એમ આપણે વિચાર થઈ જાય, વેક્ષનું પૂતળું કેમ લાગે, અસલ માણસ બેઠો, ભૂલ ખાઈ જવા. એટલે પછી એ આખું મિક્સ મીણના પૂતળાઓનું જ આખું મ્યુઝિયમ હતું. પછી ફરતા હતા તેમાં એક સરસ આમ પૂતળું લાગ્યું, એટલું સરસ. અને મેં કીધું આ હા હા હા હા આ હા હા, શું વાત છે કે મારી સામે ફીરો. હવે એ હકીકતમાં ધોળિયો હતો, હવે એવી રીતે જોવામાં આમ લીન થઈ ગયો હતો. મેં કીધું આ હા હા હા શું ને કઈ આ હા હા શું, મને કે હું હાલતો થઈ ગયો. મેં કીધું આમાં જડ ક્યાં ને નિર્જીવ ક્યાં ખબર જ પડતી નથી. આપણે વખાણે ચડી ગયા, હા હા હા હા હા, ઓલો કે શું છે. એટલે એને નવ પુતળા કરીને પેલો કલાકાર એની અંદર બેસી ગયો. એક્ઝેક્ટ 12 વાગે યમુના દૂધ લેવા માટે આવ્યા, પણ ફાંફા મારીને બી ગયા. કોને લેવો? એક બીજો લેવાઈ જાય તો પાછા ગયા. ધર્મરાજે ખખડાયા, ચીમખાલી હાથે આયા, નહીં લાયા. અરે માલિક, વાત તો સાંભળો, ત્યાં 10 જણા એક સાથે એવા બેઠા છે, એમાંથી કોને લેવો ખબર નથી પડતી. અને એકને લઈને લઈ લઈએ તો આખું પછી તમારું જે રજીસ્ટર છે ને ગોથા ખાઈ જશે. એવું? અરે એવું છે? 10 કલાકાર એક સાથે બેઠા છે, એક સરખા છે, પકડવો કોને? ધર્મરાજ પૂછતી આવ્યા, આવીને જોઈ એ ચક્કરમાં પડી ગયા. મળું છે એવું, આમાંથી ગોતવો કેમ? પણ એને બુદ્ધિ લડાઈ. એને કીધું આ હા હા હા, આ કલાકાર જેને પૂતળા બનાવ્યા છે એને સલામ કરવી પડે. હા, ભૂલો સાંભળે જ છે ને, સલામ કરવી પડે. પણ શું પૂતળા બનાવે છે આ? પણ એક જરાક ખામી રહી ગઈ છે. પણ હવે જો કોઈ માણસ આજુબાજુ હોય, કલાકાર આજુબાજુ હોય, તો આપણે બતાવીએ કે આ ખામી છે. હવે કોઈ છે નહીં તો કોને બતાવું આ ખામી છે? એ ખામી કીધીને ઓલાનો ઈગો ઉછળ્યો, અહંકાર ઉછળો, હું બનાવું એમાં ખામી? એટલે ઊભો છો, શું છે ખામી? બસ આ જ ભૂલ. હાલ આ જ ભૂલ રહી ગઈ છે, બીજી એક કે એની પકડી લીધો. બોલો, આમાં જ આપણે અટવાઈએ છીએ, ફસાઈએ છીએ, બધું જ થાય છે આમાં, અહંકારમાં જ થાય છે, એમાં જ ફસાઈ જાય છે. આ મોટી ટ્રેપ છે, બહુ ખતરનાક. મચ્છિયાઓના ફૈબા ચરિત્ર તો જાણીતું છે, સમજવાની વાત એમાં મજાની છે. એવા વસંત પંચમીના, રંગોત્સવના, મોટા મોટા કેવા ઉત્સવ, હજારો માણસો, 500 પરમહંસો શ્રીજી મહારાજને ફૈબા લાડ લડાવે,